श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 14 पुष्कर तीर्थनो महिमा त्या निवास करनारा लोकोने माटे नियम तथा आश्रम धर्मनु निरूपण। पुलत्स्यजी कहे छे, हे राजन, मेरुगिरिना शिखर पर श्री निधान नामनु एक नगर छे, जे विविध प्रकारना रत्नोथी सुशोभित अनेक આશ્રયોનું સ્થાન તથા અનેક વૃક્ષોથી હર્યું ભર્યું છે। જાત જાતની અદ્ભુત ધાતુઓથી તેની બહુ વિચિત્ર શોભા છે। તે સ્વચ્છ સ્ફટિક મણી જેવું નિર્મળ દેખાય છે। તે બ્રહ્માજીનું વૈરાજ નામનું ભવન છે, જે દેવતાઓને સુખ આપનારી કાંતિમતી નામની સભા છે। તે મુનિ સમુદાયથી સેવિત તથા ઋષિ મહર્ષિઓથી ભરેલી રહે છે। એક દિવસ દેવેશ્વર બ્રહ્માજી તે જ સભામાં બેસીને જગતનું નિર્માણ કરવાવાળા પરમેશ્વરનું ધ્યાન કરી રહ્યા હતા। ધ્યાન કરતા કરતા તેમના મનમાં એવો વિચાર આવ્યો કે હું કઈ રીતે યજ્ઞ કરું, પૃથ્વી પર ક્યાં અને ક્યાં સ્થાન પર મારે યજ્ઞ કરવો જોઈએ। કાશી, પ્રયાગ, તુંગભદ્રા, નેમિષારણ્ય, પુષ્કર, કાંચીભદ્રા, દેવિકા, કુરુક્ષેત્ર, સરસ્વતી અને પ્રભાસ વગેરે અનેક તીર્થ છે। ભૂમંડળમાં ચારે બાજુ જેટલા પુણ્ય તીર્થ અને ક્ષેત્ર છે તે બધાને મારી આજ્ઞાથી રુદ્ર પ્રગટ કર્યા છે, જેનાથી મારી ઉત્પત્તિ થઈ છે। તે ભગવાન શ્રી વિષ્ણુની નાભિથી પ્રગટ થયેલા તે કમળને જ વેદપાઠી ઋષિ પુષ્કર તીર્થ કહે છે। પુષ્કર તીર્થ તેનું જ વ્યક્ત રૂપ છે। આ પ્રમાણે વિચાર કરતા કરતા પ્રજાપતિ બ્રહ્માના મનમાં એ વાત આવી કે હવે હું પૃથ્વી પર જાઉં। આવું વિચારીને તેઓ પોતાની ઉત્પત્તિના પ્રાચીન સ્થાન પર આવ્યા અને ત્યાંના ઉત્તમ વનમાં પ્રવિષ્ટ થયા, જે વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાઓથી સુશોભિત હતું। ત્યાં જઈને તેમણે ક્ષેત્રની સ્થાપના કરી, જેનું યથાર્થ રૂપે વર્ણન કરું છું। ચંદ્ર નદીની ઉત્તરે પ્રાચી, સરસ્વતી સુધી અને નંદન નામના સ્થાનથી પૂર્વ તરફ ક્રમ્ય યા કલ્પ નામના સ્થાન સુધી જેટલી ભૂમિ છે તે બધી પુષ્કર તીર્થના નામે પ્રસિદ્ધ છે। તેમાં લોક કરતા બ્રહ્માજીએ યજ્ઞ કરવા માટે વેદી બનાવી। બ્રહ્માજીએ ત્યાં ત્રણ પુષ્કરોની કલ્પના કરી। પ્રથમ જ્યેષ્ઠ પુષ્કર તીર્થ સમજવું જોઈએ, જે ત્રણેય લોકને પવિત્ર કરનારું અને વિખ્યાત છે। તેના દેવતા સાક્ષાત બ્રહ્માજી છે। બીજું મધ્યમ પુષ્કર છે, જેના દેવતા વિષ્ણુ છે, તથા ત્રીજું કનિષ્ઠ પુષ્કર છે, જેના દેવતા ભગવાન રુદ્ર છે। આ પુષ્કર નામનું વન વગેરે પ્રધાન અને ગુહ્ય ક્ષેત્ર છે। વેદમાં પણ આનું વર્ણન છે। આ તીર્થમાં ભગવાન બ્રહ્મા સદા નિવાસ કરે છે। તેમણે ભૂમંડળના ભાગ પર બહુ અનુગ્રહ કર્યો છે। પૃથ્વી પર વિચારનારા સંપૂર્ણ જીવો પર કૃપા કરવા માટે જ બ્રહ્માજી આ તીર્થને પ્રગટ કર્યું છે। અહીંની યજ્ઞવેદીને તેમણે સુવર્ણ અને હીરાથી મઢાવી દીધી તથા વિવિધ પ્રકારના રત્નોથી સુસજ્જ કરીને તેની સપાટીને બધી રીતે આકર્ષક બનાવી દીધી છે। ત્યાર પછી લોક પિતામહ ભગવાન બ્રહ્માજી ત્યાં આનંદપૂર્વક રહેવા લાગ્યા। તેમના ઉપરાંત ભગવાન શ્રી વિષ્ણુ, રુદ્ર, આઠે વસુ, અશ્વિની કુમાર, મરુદગણ તથા સ્વર્ગના દેવતાઓ પણ દેવરાજ ઇન્દ્રની સાથે ત્યાં આવીને વિહાર કરવા લાગ્યા। આ તીર્થ સંપૂર્ણ લોકો પર અનુગ્રહ કરનારું છે। મેં તેના મહિમાનું યથાર્થ વર્ણન કર્યું છે જે બ્રાહ્મણ અગ્નિહોત્ર પરાયણ થઈને સંહિતાના ક્રમથી વિધિપૂર્વક મંત્રોનું ઉચ્ચારણ કરતા રહીને આ તીર્થમાં વેદોના પાઠ કરે છે, તે બધા બ્રહ્માજીના કૃપાપાત્ર બનીને તેમની સમીપ નિવાસ કરે છે। ભીષ્મજીએ પૂછ્યું, હે ભગવાન, તીર્થનિવાસી પુરુષોએ પુષ્કર વનમાં કઈ વિધિથી રહેવું જોઈએ? શું માત્ર પુરુષોએ જ ત્યાં નિવાસ કરવો જોઈએ, અથવા સ્ત્રીઓએ પણ, અથવા બધા વર્ણો તથા આશ્રમોના લોકો ત્યાં નિવાસ કરી શકે છે? પુલત્સ્યજી બોલ્યા, હે રાજન, બધા વર્ણો અને આશ્રમોના પુરુષો અને સ્ત્રીઓએ પણ તે તીર્થમાં નિવાસ કરવો જોઈએ। બધાએ પોતપોતાના ધર્મ અને આચારનું પાલન કરતા રહીને દંભ અને મોહનો પરિત્યાગ કરીને રહેવું યોગ્ય છે. બધા મન વાણી અને કર્મથી બ્રહ્માજીના ભક્ત અને જીતેન્દ્રિય હોવા જોઈએ. કોઈ કોઈના પ્રતિ દોષ દ્રષ્ટિ ન કરે. બધા મનુષ્યો પ્રાણી માત્રના હિતેશી હોય અને કોઈના પણ હૃદયમાં હીનભાવ ન રાખવો જોઈએ. ભીષ્મજીએ પૂછ્યું, હે બ્રહ્મન, શું કરવાથી મનુષ્ય આ લોકમાં બ્રહ્માજીનો ભક્ત કહેવાય છે? મનુષ્યમાં કેવા લોકો બ્રહ્મ ભક્ત માનવામાં આવે છે એ મને જણાવો. પુલત્સજી બોલ્યા, હે રાજન, ભક્તિના ત્રણ પ્રકાર છે, માનસિક, વાચિક અને કાયિક. આ સિવાય ભક્તિના ત્રણ ભેદ બીજા છે, લૌકિક, વૈદિક તથા આધ્યાત્મિક. ધ્યાન ધારણાપૂર્વક બુદ્ધિ દ્વારા વેદાર્થનો જે વિચાર કરવામાં આવે છે તેને માનસ ભક્તિ કહે છે. આ ભક્તિ બ્રહ્માજીની પ્રસન્નતા વધારનારી છે. જપ મંત્ર, વેદ પાઠ અને આરણ્યકોના જપથી થનારી ભક્તિ વાચિક છે. મન અને ઇન્દ્રિયોને વશ રાખનારા વ્રત, ઉપવાસ, નિયમ, કૃચ્છ, શાંતપન તથા ચાંદ્રાયણ વગેરે ભિન્ન ભિન્ન વ્રતોથી બ્રહ્મકૃચ્છ નામના ઉપવાસથી તથા અન્ય અન્ય શુભ નિયમોના અનુષ્ઠાનથી જે ભગવાનની આરાધના કરવામાં આવે છે તેને કાયિક ભક્તિ કહે છે. આ દ્વિજાતિઓની ત્રિવિધ ભક્તિ બતાવવામાં આવી છે. ગાયના ઘી, દૂધ અને દહીં, રત્ન, દીપ, દર્ભ, જળ, ચંદન, માળા, વિવિધ ધાતુઓ તથા પદાર્થો, કાળા અગરુની સુગંધથી યુક્ત તથા ઘી અને ગુગળથી બનાવેલા ધૂપ, આભૂષણ, સુવર્ણ અને રત્ન વગેરેથી નિર્મિત વિચિત્ર વિચિત્ર હાર, નૃત્ય, વાદ્ય, સંગીત, સર્વ પ્રકારના જંગલના ફળમૂળનો ઉપહાર તથા ભક્ષ્ય, ભોજ્ય વગેરેનું નૈવેદ્ય અર્પણ કરીને મનુષ્ય બ્રહ્માજીના ઉદ્દેશ્યથી જે પૂજા કરે છે તે લૌકિક ભક્તિ છે. ઋગ્વેદ, યજુર્વેદ તથા સામવેદના મંત્રોના જપ અને સંહિતાઓનું અધ્યાપન વગેરે કર્મ જો બ્રહ્માજીના ઉદ્દેશથી કરવામાં આવે છે તો તે વૈદિક ભક્તિ છે. વેદ મંત્રોના ઉચ્ચારણ પૂર્વક હવિષ્યની આહુતિ આપીને જે ક્રિયા કરવામાં આવે છે તે પણ વૈદિક ભક્તિ જ છે. અમાવાસ્યા અથવા પૂર્ણિમાએ જે અગ્નિહોત્ર કરવામાં આવે છે, યજ્ઞોમાં જે ઉત્તમ દક્ષિણા આપવામાં આવે છે તથા દેવતાઓને જે પુરોડાસ અને ચરુ અર્પણ કરવામાં આવે છે, આ બધા વૈદિક ભક્તિની અંતર્ગત છે. ઇષ્ટિ, ધૃતિ, યજ્ઞ સંબંધી સોમપાન તથા અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ, ચંદ્રમા, મેઘ અને સૂર્યના ઉદ્દેશથી કરવામાં આવેલા જેટલા કર્મ છે તે બધાના દેવતા બ્રહ્માજી જ છે. હે રાજન, બ્રહ્માજીની આધ્યાત્મિક ભક્તિ બે પ્રકારની છે, એક સાંખ્ય જ અને બીજી યોગ જ. આ બંનેનો ભેદ સાંભળો. પ્રધાન, મૂળ, પ્રકૃતિ વગેરે પ્રાકૃત તત્વો સંખ્યામાં 24 છે. તે બધા જ જડ અને ભોગ્ય છે. તેમનો ભોગતા પુરુષ 25મું તત્વ છે, તે ચેતન છે. આ પ્રમાણે સંખ્યાપૂર્વક પ્રકૃતિ અને પુરુષના તત્વને યથાર્થ રીતે જાણવું એ સાંખ્ય જ ભક્તિ છે. આને સત્પુરુષોએ સાંખ્ય શાસ્ત્ર અનુસાર આધ્યાત્મિક ભક્તિ માની છે. હવે બ્રહ્માજીની યોગ જ ભક્તિનું વર્ણન સાંભળો. દરરોજ પ્રાણાયામ પૂર્વક ધ્યાન કરવું, દરરોજ પ્રાણાયામ પૂર્વક ધ્યાન ધરવું, ઇન્દ્રિયોનો સંયમ કરવો અને બધી ઇન્દ્રિયોને વિષયો તરફથી વાળીને હૃદયમાં ધારણ કરીને પ્રજાનાથ બ્રહ્માજીનું આ પ્રમાણે ધ્યાન કરવું. હૃદયની અંદર કમળ છે, તેની કર્ણિકા પર બ્રહ્માજી બિરાજમાન છે. તેમણે લાલ વસ્ત્ર ધારણ કર્યા છે, તેમના નેત્ર સુંદર છે, ચારે બાજુ તેમના મુખ પ્રકાશિત થઈ રહ્યા છે. યજ્ઞ પવિત કમરની ઉપર સુધી લટકી રહ્યું છે. તેમના શરીરનો રંગ લાલ છે, ચાર ભુજાઓ શોભી રહી છે તથા હાથમાં વરદ અને અભયની મુદ્રાઓ છે. આ પ્રમાણેના ધ્યાનમાં સ્થિરતા યોગજન્ય સિદ્ધિ છે. આ જ બ્રહ્માજીની પરાભક્તિ છે. જેની ભગવાન બ્રહ્માજીમાં આવી ભક્તિ છે તેને બ્રહ્મ ભક્ત કહેવાય છે. હે રાજન, હવે પુષ્કર ક્ષેત્રમાં નિવાસ કરનારા પુરુષો માટે પાલન કરવા યોગ્ય આચારનું વર્ણન સાંભળો. પૂર્વકાળમાં જ્યારે વિષ્ણુ વગેરે દેવતાઓનો ત્યાં સમાગમ થયો હતો, તે સમયે સૌની ઉપસ્થિતિમાં બ્રહ્માજીએ પોતે જ ક્ષેત્ર નિવાસીઓના કર્તવ્યને વિસ્તારથી બતાવ્યું હતું. પુષ્કર ક્ષેત્રમાં નિવાસ કરનારાઓ માટે ઉચિત છે કે તેમણે મમતા અને અહંકારને પાસે ન આવવા દેવા, આસક્તિ અને સંગ્રહ વૃત્તિનો પરિત્યાગ કરવો, બંધુ બાંધવો પ્રત્યે પણ તેમની આસક્તિ ન રહેવી જોઈએ. તેઓ ઢેફું પથ્થર અને સુવર્ણને સમાન સમજે. દરરોજ વિવિધ પ્રકારના શુભ કર્મ કરતા રહીને પ્રાણી માત્રને અભયદાન આપે. નિત્ય પ્રાણાયામ અને પરમેશ્વરનું ધ્યાન કરે. જપ દ્વારા પોતાના અંતઃકરણને શુદ્ધ કરે. યતી ધર્મના કર્તવ્યનું પાલન કરે. સાંખ્ય યોગની વિધિને સમજે તથા સંપૂર્ણ સંશયનું નિવારણ કરીને બ્રહ્મનો બોધ પ્રાપ્ત કરે. ક્ષેત્ર નિવાસી બ્રાહ્મણ આવા જ નિયમથી રહીને ત્યાં યજ્ઞ કરે છે. હવે પુષ્કર વનમાં મૃત્યુને પ્રાપ્ત થનારા લોકોને જે ફળ મળે છે તે સાંભળો. તે લોકો અક્ષય બ્રહ્મ સાયુજ્યને પ્રાપ્ત થાય છે, જે અન્ય માટે સર્વથા દુર્લભ છે. તેમને તે પદની પ્રાપ્તિ થાય છે, જ્યાં જઈને પુનઃ મૃત્યુને પ્રાપ્ત થનાર જન્મ લેવો પડતો નથી. તેઓ પુનરાવૃત્તિના પથનો પરિત્યાગ કરીને બ્રહ્મ સંબંધીની પરાવિદ્યામાં સ્થિત થઈ જાય છે. ભીષ્મજીએ કહ્યું, હે બ્રહ્મન, પુષ્કર તીર્થમાં નિવાસ કરનારી સ્ત્રીઓ મલેચ્છ, શુદ્ર, પશુ પક્ષી, મૃગ, ગુંગા, બોબડા, જડ, અંધ તથા બહેરા પ્રાણી જે તપસ્યા અને નિયમોથી દૂર છે તે બધા કઈ ગતિને પ્રાપ્ત થાય છે જણાવવાની કૃપા કરો. તુલસીજી બોલ્યા, હે ભીષ્મ, પુષ્કર ક્ષેત્રમાં મૃત્યુ પામનાર મલેચ્છ, શુદ્ર, સ્ત્રી, પશુ, પક્ષી અને મૃગ વગેરે બધા પ્રાણીઓ બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. તેઓ દિવ્ય શરીર ધારણ કરીને સૂર્ય જેવા તેજસ્વી વિમાનોમાં બેસીને બ્રહ્મલોકમાં જાય છે. ત્રિયોગીઓનીમાં પડેલા પશુ પક્ષી, કીડા મકોડા, કીડીઓ, થલચર, જલચર, સ્વેદજ, અંડજ, ઉદ્ભિજ અને જરાયુજ વગેરે પ્રાણીઓ પ્રાણી જો પુષ્કર વનમાં પ્રાણ ત્યાગ કરે છે તો તેઓ પણ સૂર્ય જેવા પ્રકાશિત વિમાનોમાં બેસીને બ્રહ્મલોકમાં જાય છે. જેમ સમુદ્ર જેવું બીજું કોઈ જળાશય નથી, તે જ રીતે પુષ્કર જેવું બીજું કોઈ તીર્થ નથી. યથા મહોદ દેસ્તુલ્યો ન ચા અન્ય અસ્થિ જલાશયા તથા વે પુષ્કર શ્યાપી સમમ તીર્થમ ન વિદ્યતે. શ્લોક અધ્યાય 15મો શ્લોક 273. હવે હું તમને અન્ય દેવતાઓનો પરિચય આપું છું જે આ પુષ્કર ક્ષેત્રમાં સદા વિદ્યમાન રહે છે. ભગવાન શ્રી વિષ્ણુ સાથે ઇન્દ્રાદિ સંપૂર્ણ દેવતા, ગણેશ, કાર્તિકે, ચંદ્રમા, સૂર્ય અને દેવી આ બધા સંપૂર્ણ જગતનું હિત કરવા માટે બ્રહ્માજીના નિવાસ સ્થાન પુષ્કર ક્ષેત્રમાં સદા વિદ્યમાન રહે છે. આ તીર્થમાં નિવાસ કરનારા લોકો સતયુગમાં 12 વર્ષો સુધી, ત્રેતામાં 1 વર્ષ સુધી તથા દ્વાપરમાં 1 માસ સુધી તીર્થ સેવન કરવાથી જે ફળને પ્રાપ્ત કરતા હતા તે કળિયુગમાં 1 દિવસ રાત્રિના તીર્થ સેવનથી જ પ્રાપ્ત કરી લે છે. કૃતે દ્વાદશ ભીર વર્ષે સ્ત્રીયા તાયામ હાયનેન તુ માસેન દ્વાપરે ભીષ્મ અહોરાત્રેણ તત્કલૌ. આ વાત દેવાથી દેવી બ્રહ્માજીએ પૂર્વકાળમાં મને એટલે કે પુલ્સજીને પોતે જ કહી હતી. પુષ્કરથી વધીને આ ક્ષેત્ર પર બીજું કોઈ ક્ષેત્ર નથી, તેથી પૂરો પ્રયત્ન કરીને મનુષ્ય આ પુષ્કર વનનું સેવન કરવું જોઈએ. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી આ બધા લોકો પોતપોતાના શાસ્ત્રોક્ત ધર્મનું પાલન કરતા રહીને આ ક્ષેત્રમાં પરમ ગતિને પ્રાપ્ત કરે છે. ધર્મ અને અર્થ તત્વના જ્ઞાતા પુરુષે પોતાના આયુષ્યનો ચતુર્થાંશ સમય પરનિંદાથી બચીને બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને ગુરુ અથવા ગુરુપુત્રની સમીપ નિવાસ કરવો જોઈએ તથા ગુરુની સેવામાંથી જે સમય બચે તેમાં અધ્યયન કરે, શ્રદ્ધા અને આદરપૂર્વક ગુરુનો આશ્રય લે, ગુરુના ઘરમાં નિવાસ કરે, ત્યારે ગુરુના શયન કર્યા પછી સૂએ અને તેમના ઉઠતા પહેલા ઉઠી જાય. શિષ્ય કરવા યોગ્ય જે કાંઈ સેવા કાર્ય હોય તે બધા પૂરા કર્યા પછી જ ગુરુની સમીપ ઉભા રહેવું જોઈએ. તે સદા ગુરુનો કિંકર થઈને સર્વ પ્રકારની સેવા કરે, બધા કાર્યોમાં કુશળ હોય. પવિત્ર કાર્યદક્ષ અને ગુણવાન બને. ગુરુને પ્રિય લાગે તેવો ઉત્તર આપે, ઇન્દ્રિયોને જીતીને શાંત ભાવે ગુરુ તરફ જુએ, ગુરુથી પહેલા ભોજન અને જલપાન ન કરે. ગુરુ ઊભા હોય તો શિષ્ય બેસવું નહીં, તેમના સૂતા પહેલા શયન પણ ન કરવું. ઉતાન એટલે કે પહોળા હાથોથી ગુરુના ચરણોનો સ્પર્શ કરવો, તે ગુરુના જમણા પગને પોતાના જમણા હાથે અને ડાબા પગને ડાબા હાથે ધીરે ધીરે દબાવે અને આ પ્રમાણે પ્રણામ કરીને ગુરુને કહે, હે ભગવાન મને ભણાવો પ્રભો, આ કાર્ય મેં પૂરું કરી લીધું છે અને આ કાર્યને હું હમણાં કરીશ. આ પ્રમાણે પહેલા કાર્ય કરે અને કરેલા કાર્ય પછી ગુરુને જણાવે, હે ભીષ્મજી મેં બ્રહ્મચારીના નિયમોનું વિસ્તારથી વર્ણન કર્યું. ગુરુભક્ત શિષ્ય આ બધા નિયમોનું પાલન કરવું જોઈએ. આ પ્રમાણે પોતાની શક્તિ અનુસાર ગુરુની પ્રસન્નતાનું સંપાદન કરીને શિષ્ય કર્તવ્ય કર્મ કરતા રહેવું જોઈએ. તે એક બે ત્રણ કે ચારે વેદોનું અર્થ સહિત ગુરુમુખે અધ્યયન કરે, ભિક્ષાના અન્નથી નિર્વાહ કરે અને ધરતી પર શયન કરે. વેદોક્ત વ્રતોનું પાલન કરતો રહે અને ગુરુદક્ષિણા આપીને વિધિપૂર્વક પોતાનો સમાવર્તન સંસ્કાર કરે. પછી ધર્મપૂર્વક પ્રાપ્ત થયેલી સ્ત્રી સાથે ગ્રહપત્યાદિ અગ્નિઓની સ્થાપના કરીને દરરોજ હવન વગેરે દ્વારા તેમનું પૂજન કરે. આયુનો એટલે કે પ્રથમ ભાગ બ્રહ્મચર્યાશ્રમમાં વિતાવ્યા પછી બીજો ભાગ ગૃહસ્થાશ્રમમાં રહીને વ્યતીત કરે. ગૃહસ્થ બ્રાહ્મણે યજ્ઞ કરવો, કરાવવો, વેદ ભણવા, ભણાવવા અને દાન આપવું, લેવું આ છ કર્મોનું અનુષ્ઠાન કરવું. આનાથી ભિન્ન વાનપ્રસ્થી વિપ્રે માત્ર યજન, અધ્યયન અને દાન આ ત્રણ કર્મોનું જ અનુષ્ઠાન કરવું તથા ચોથા આશ્રમમાં રહેનાર બ્રહ્મનિષ્ઠ સંન્યાસી જપ, યજ્ઞ અને અધ્યયન આ બે જ કર્મો સાથે સંબંધ રાખે. ગૃહસ્થના વ્રતથી વધીને બીજું કોઈ મહાન તીર્થ નથી. ગૃહસ્થ પુરુષે કદી પોતાને જ ખાવા માટે ભોજન ન બનાવવું. દેવતા અને અતિથિઓના ઉદ્દેશથી રસોઈ કરે, પશુઓની હિંસા ન કરે, દિવસે નિંદ્રા ન લે, રાત્રિના પહેલા અને અંતિમ ભાગમાં પણ સૂએ નહીં, દિવસ રાત્રિની સંધિમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ભોજન ન કરે, અસત્ય ન બોલે. ગૃહસ્થના ઘરમાં કદી એવું ન થવું જોઈએ કે કોઈ બ્રાહ્મણ અતિથિ આવીને ભૂખ્યો રહી જાય અને તેનો યથાયોગ્ય સત્કાર ન થાય. અતિથિને ભોજન કરાવવાથી દેવતા અને પિતૃઓ સંતુષ્ટ થાય છે, તેથી ગૃહસ્થ પુરુષે હંમેશા અતિથિઓનો સત્કાર કરવો. જે વેદ વિદ્યા અને વ્રતમાં નિષ્ણાંત વેદ વિદ્યા અને વ્રતમાં નિષ્ણાંત શ્રોત્રિય વેદોના પારગામી, પોતાના કર્મથી જીવિકા ચલાવનારા, જીતેન્દ્રિય, ક્રિયાવાન અને તપસ્વી છે, તેવા જ શ્રેષ્ઠ પુરુષોના સત્કાર માટે હવ્ય અને કવ્યનું વિધાન કરવામાં આવ્યું છે. જે નશ્વર પદાર્થો પ્રત્યે આસક્ત છે, પોતાના કર્મમાં ભ્રષ્ટ થઈ ગયો છે, અગ્નિ હોમ છોડી ચૂક્યો છે, ગુરુની અવાસ્તવિક નિંદા કરે છે અને અસત્ય બોલવાનો આગ્રહ રાખે છે, તે દેવતાઓ અને પિતૃઓને અર્પણ કરવા યોગ્ય અને અન્નને પ્રાપ્ત કરવાનો અધિકારી નથી. ગૃહસ્થની સંપત્તિમાં બધા પ્રાણીઓનો ભાગ હોય છે. જે ભોજન નથી બનાવતા તેમને પણ ગૃહસ્થ પુરુષે અન્ન આપવું. તે દરરોજ વિધસ એટલે શ્રાદ્ધ શ્રેષ્ઠ અને અમૃત ભોજન કરે. યજ્ઞથી એટલે કે દેવતાઓ અને પિતૃઓને અર્પણ કરવાથી બચેલું અન્ન હવિષ્ય સમાન અને અમૃત માનવામાં આવ્યું છે તથા જે કુટુંબના બધા મનુષ્યોના ભોજન કરી લીધા પછી બચેલું અન્ન ગ્રહણ કરે છે તેને વિધંસ અન્ન ભોજન કરનારો કહે છે. ગૃહસ્થ પુરુષે માત્ર પોતાની જ સ્ત્રી સાથે અનુરાગ રાખવો જોઈએ. તેને મનને વશમાં રાખવું, કોઈના ગુણોમાં દોષ ન જોવો અને પોતાની બધી ઇન્દ્રિયોને કાબુમાં રાખવી. ઋત્વિક, પુરોહિત, આચાર્ય, મામા, અતિથિ, શરણાગત, વૃદ્ધ, બાળક, રોગી, વૈદ્ય, કુટુંબી, સંબંધી, બાંધવ, માતા, પિતા, જમાય, ભાઈ, પુત્ર, સ્ત્રી, પુત્રી તથા દાસ દાસીઓની સાથે વિવાદ કરવો ન જોઈએ. જે આ બધા સાથે વિવાદ નથી કરતો તે સર્વ પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે. જે અનુકૂળ વર્તાવ દ્વારા આ બધાને પોતાના વશમાં કરી લે છે તે સંપૂર્ણ લોકો પર વિજયી થઈ જાય છે, એમાં જરાય સંદેહ નથી. આચાર્ય બ્રહ્મલોકનો સ્વામી છે, પિતા પ્રજાપતિ લોકનો પ્રભુ છે, અતિથિ સંપૂર્ણ લોકનો ઈશ્વર છે, ઋત્વિક વેદોનો અધિષ્ઠાન અને પ્રભુ છે, જમાય અપ્સરાઓના લોકનો અધિપતિ છે, કુટુંબી વિશ્વદેવ સંબંધી લોકોનો અધિષ્ઠાતા છે, સંબંધી અને બાંધવ દિશાઓના તથા માતા અને મામા ભૂલોકના સ્વામી છે, વૃદ્ધ બાળક અને રોગી મનુષ્ય આકાશના પ્રભુ છે, પુરોહિત ઋષિલોકના અને શરણાગત સાધ્ય લોકના અધિપતિ છે, વૈદ્ય અશ્વિની કુમારોના લોકનો અને ભાઈ વસુલોકનો સ્વામી છે, પત્ની વાયુલોકની ઈશ્વરી તથા કન્યા અપ્સરાઓના લોકની સ્વામીની છે, મોટો ભાઈ પિતા તુલ્ય હોય છે, પત્ની અને પુત્ર પોતાના જ શરીર છે, દાસવર્ગ છાયા સમાન છે તથા કન્યા અત્યંત દીન દયાને યોગ્ય માનવામાં આવે છે, તેથી ઉપરોક્ત વ્યક્તિ કોઈ પણ અપમાનજનક વાત કહી દે તો પણ તેને ચૂપચાપ સહી લેવી જોઈએ, કદી ક્રોધ કે દુઃખ કરવું ન જોઈએ. ગૃહસ્થ ધર્મપરાયણ વિદ્વાન પુરુષે એકી સાથે ઘણા કામોનો આરંભ કરવો નહીં, ધર્મજ્ઞ માટે ઉચિત છે કે તે કોઈ એક જ કામમાં લાગીને તેને પૂરું કરે. ગૃહસ્થ બ્રાહ્મણના જીવન નિર્વાહના ત્રણ સાધન છે, તેમનામાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ અને કલ્યાણકારક છે. પ્રથમ છે કુંભ ધાન્ય વૃત્તિ, જેમાં એક ગળાથી વધારે ધાન્યનો સંગ્રહ ન કરીને જીવન નિર્વાહ કરવામાં આવે છે. બીજી ઉચ્છશીલ વૃત્તિ છે, જેમાં ખેતરનો પાક લણી લીધા પછી ખેતરમાં પડી રહેલા અનાજના કણને વીણીને તેનાથી જીવન નિર્વાહ કરવામાં આવે છે. ત્રીજી કાપોતી વૃત્તિ છે, જેમાં અનાજ કાપીને જ્યાં મૂકવામાં આવે છે તે સ્થાનમાંથી અને બજારમાં અનાજના વિખરાયેલા દાણા વીણીને નિર્વાહ કરવામાં આવે છે. જ્યાં આવી ત્રણ વૃત્તિઓથી નિર્વાહ કરવાવાળા પૂજનીય બ્રાહ્મણ નિવાસ કરે છે તે રાષ્ટ્રની ઉન્નતિ થાય છે. જે બ્રાહ્મણ ગૃહસ્થ આ ત્રણ વૃત્તિઓથી જીવન નિર્વાહ કરે છે અને મનમાં દુઃખનો અનુભવ કરતો નથી, તે તેની 10 પેઢી સુધીના પૂર્વજોને તથા ભવિષ્યની પણ 10 પેઢીઓને તારી દે છે. હવે ત્રીજા આશ્રમ વાનપ્રસ્થનું વર્ણન કરું છું, સાંભળો. ગૃહસ્થ પુરુષ જ્યારે એ જોઈ લે કે મારા શરીરમાં કરચલીઓ પડી ગઈ છે, માથાના વાળ સફેદ થઈ ગયા છે અને પુત્રને ત્યાં પુત્ર થઈ ગયો છે, ત્યારે તે વનમાં ચાલ્યો જાય. જેમને ગૃહસ્થ આશ્રમનું નિયમોથી નિર્વેદ અણગમો થઈ ગયો છે, તેથી તે વાનપ્રસ્થની દીક્ષા લઈને ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કરીને પવિત્ર સ્થાનમાં નિવાસ કરે છે. જે બળબુદ્ધિથી સંપન્ન તથા સત્ય શૌચ તથા ક્ષમા વગેરે સદગુણોથી યુક્ત છે તે પુરુષોના કલ્યાણમય નિયમોનું વર્ણન સાંભળો. દરેક દ્વિજે પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ વાનપ્રસ્થ આશ્રમમાં રહીને વ્યતીત કરવો જોઈએ. વાનપ્રસ્થ આશ્રમમાં પણ તે ગૃહસ્થ આશ્રમમાં જે અગ્નિઓનું સેવન કરતો હતો તે જ અગ્નિઓનું સેવન કરે, દેવતાઓનું પૂજન કરે, નિયમપૂર્વક રહે, નિયમિત ભોજન કરે, ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરે તથા યજ્ઞના સંપૂર્ણ અંગોનું પાલન કરીને દરરોજ અગ્નિહોત્રનું અનુષ્ઠાન કરે, ડાંગર અને જવ તે જ ગ્રહણ કરે, જે ખેડિયા વિનાની જમીનમાં વાવ્યા વિના પેદા થયા હોય તે સિવાય નિવાર એટલે કે સામો અને વિદેશ યજ્ઞશેષ શ્રાદ્ધશેષ અન્ન પણ તે ગ્રહણ કરી શકે છે. તેણે અગ્નિમાં દેવતાઓના નિમિત્તે આયુષ્ય પણ અર્પણ કરવું જોઈએ. વાનપ્રસ્થીઓ વરસાદના સમયે ખુલ્લા આકાશ નીચે બેસે છે, ઠંડી એટલે હેમંત ઋતુમાં જળમાં આશ્રય લે છે અને ગરમીમાં પંચાગ્નિ સેવન રૂપી તપસ્યા કરે છે. તેમાંથી કેટલાક તો ધરતી પર આળોટે છે, કેટલાક પંજાના બળ પર ઉભા રહે છે અને કેટલાક એક સ્થાન પર એક આસન પર બેસી રહે છે, કેટલાક દાંતોથી જ ઉખળ ખાંડવાનું કામ કરે છે. બીજા કોઈ સાધન દ્વારા ફોડેલી વસ્તુ ગ્રહણ કરતા નથી, કોઈ પથ્થરથી કૂટીને ખાય છે, કોઈ જવના લોટને પાણીમાં ઉકાળીને તેને જ શુક્લ પક્ષ યા કૃષ્ણ પક્ષમાં પી લે છે. કેટલાક લોકો એવા હોય છે જે સમય પર અનાયાસે પ્રાપ્ત થયેલી વસ્તુનું જ ભક્ષણ કરે છે, કોઈ મૂળ કોઈ ફળ કોઈ ફૂલ ખાઈને જ નિયમિત જીવન વ્યતીત કરે છે. આ પ્રમાણે તેઓ ન્યાયપૂર્વક વાનપ્રસ્થીઓના નિયમોનું દ્રઢતાપૂર્વક પાલન કરે છે. જે મનીષી લોકો ઉપર જણાવ્યા પ્રમાણે તથા અન્ય વિવિધ પ્રકારના નિયમોની દીક્ષા લે છે. ચોથો આશ્રમ સંન્યાસ છે. આ ઉપનિષદોએ પ્રતિપાદિત કરેલો ધર્મ છે. ગૃહસ્થ અને વાનપ્રસ્થ આશ્રમ મોટા ભાગે એટલે કે સામાન્ય રીતે એકબીજાને મળતા આવે છે. પરંતુ સંન્યાસ એ બંનેથી ભિન્ન વિલક્ષણ હોય છે. હે તાત, પ્રાચીન યુગમાં સર્વાર્થદર્શી બ્રાહ્મણોએ સંન્યાસ ધર્મનો આશ્રય લીધો હતો. અગસ્ત્ય, સપ્તર્ષિ, મધુચ્છંદા, ગવેષણ, સાંકૃતિ, સુદીવ, ભાંડી, યવપ્રોથ, કૃતશ્રમ, અહોવીર્ય, કામ્ય, સ્થાણુ, મેઘાતિથિ, બુધ, મનોવાક, શિનિવાક, શૂન્યપાલ અને અકૃતશ્રમ, આ બધા ધર્મતત્વના યથાર્થ જ્ઞાતા હતા. એમને ધર્મના સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ ગયો હતો. એમના સિવાય ધર્મની નિપુણતાનું ધ્યાન રાખવા વાળા ઉગ્ર તપસ્વી ઋષિઓના જે યાયાવર નામના પ્રસિદ્ધ ગણ છે, તેઓ બધા વિષયોથી ઉપરત થઈને માયાના બંધનને તોડીને વનમાં ચાલ્યા ગયા હતા. મુમુક્ષુ માટે ઉચિત છે કે તે સર્વસ્વની દક્ષિણા આપીને સર્વનો ત્યાગ કરીને સધ્યસ કરી અર્થાત તત્કાળ આત્મકલ્યાણ કરનારો થાય, આત્માનું જ યજન કરે, વિષયોથી ઉપરત થઈને આત્મામાં જ રમણ કરે તથા આત્મનિર્ભર બને, સર્વ પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ કરીને ભાવના દ્વારા ગ્રહ પ્રત્યાદિ અગ્નિઓની આત્મામાં સ્થાપના કરે અને તેમાં તે પ્રમાણે યજ્ઞનું સર્વદા અનુષ્ઠાન કરતો રહે. ચોથો આશ્રમ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. તે ત્રણેય આશ્રમોમાં શ્રેષ્ઠ છે. તેમાં અનેક પ્રકારના ઉત્તમ ગુણોનો નિવાસ છે. તે જ બધાનો પરમ સીમા પરમ આધાર છે. બ્રહ્મચર્ય વગેરે ત્રણ આશ્રમોમાં ક્રમશઃ રહ્યા પછી ત્યાગરૂપી સંન્યાસ બધાથી ઉત્તમ આશ્રમ છે. સંન્યાસી મોક્ષની સિદ્ધિ માટે એકલો જ અનુષ્ઠાન કરે, કોઈને સાથે ન રાખે. જે જ્ઞાની પુરુષ એકલો વિચરે છે તે સર્વનો ત્યાગ કરી દે છે, તેને સ્વયં કોઈ હાનિ ઉઠાવવી પડતી નથી. સંન્યાસી અગ્નિહોત્ર માટે અગ્નિનું ચયન ન કરે, પોતાના રહેવા માટે કોઈ ઘર ન બનાવે, માત્ર ભિક્ષા લેવા માટે જ ગામમાં પ્રવેશ કરે. આવતીકાલ માટે કોઈ વસ્તુનો સંગ્રહ ન કરે, મૌન થઈને શુદ્ધ ભાવે રહે તથા ઓછું અને નિયમિત ભોજન કરે, દરરોજ એકવાર જ ભોજન કરે. ભોજન કરવા અને પાણી પીવા માટે કપાલ એટલે કે લાકડાનું કે નારિયેળનું પાત્ર વિશેષ રાખે. વૃક્ષની નીચે નિવાસ કરવો, મલિન વસ્ત્ર ધારણ કરવા, એકલા રહેવું તથા સર્વ પ્રાણી પ્રત્યે ઉદાસીન રહેવું, આ ભિક્ષુ એટલે કે સંન્યાસીના લક્ષણ છે. જે પુરુષમાં સર્વની વાતો સમાઈ જાય છે તે બધાનું સહી લે છે તથા જેની પાસેથી કોઈ વાત પાછી વળીને બોલનાર પાસે જતી નથી, જે કડવી વાતો કહેનારને કડવી ભાષા બોલતો નથી, તે જ સંન્યાસ આશ્રમમાં રહેવાનો અધિકારી છે. કદી કોઈની પણ નિંદા ન તો કરે અને ન સાંભળે, પણ ખાસ કરીને બ્રાહ્મણની નિંદા તો કદી ન કરે. બ્રાહ્મણનું જે શુભ કર્મ હોય તેની જ સદા ચર્ચા કરવી જોઈએ. જે તેના માટે નિંદાની વાત હોય તેના વિશે મૌન રહેવું જોઈએ. આ જ આત્મશુદ્ધિની દવા છે. જે કોઈ પણ વસ્તુથી પોતાનું શરીર ઢાંકી લે છે, જે કાંઈ મળી જાય તે ખાઈને ભૂખ મિટાવી લે છે તથા ગમે ત્યાં સૂઈ જાય છે, તેને દેવતા એટલે કે બ્રાહ્મણ બ્રહ્મવેતા સમજે છે. જે જન સમુદાયને સર્પ માનીને, સ્નેહ સંબંધને નરક માનીને તથા સ્ત્રીઓને મળદું સમજીને તે બધાથી ડરતા રહે છે, તેને દેવતાઓ બ્રાહ્મણ કહે છે. જે માન કે અપમાન થાય તો પણ પોતે હર્ષ અથવા ક્રોધને વશ થતો નથી, તેને દેવતાઓ બ્રાહ્મણ કહે છે. જે જીવન અને મૃત્યુ માટે અભિનંદન ન કરીને સદાકાળની જ પ્રતીક્ષા કરતો રહે છે, તેને દેવતા બ્રાહ્મણ માને છે. જેનું ચિત્ત રાગ દ્વેષાદિને વશ થતું નથી, જે ઇન્દ્રિયોને વશમાં રાખે છે તથા જેની બુદ્ધિ પણ દૂષિત થતી નથી, જે મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, જે તમામ પ્રાણીઓથી નિર્ભય છે તથા સર્વ પ્રાણી જેનાથી ભય માનતા નથી, તેવા દેહાભિમાનથી મુક્ત પુરુષને ક્યાંય પણ ભય હોતો નથી, જેમ હાથીના પદચિહ્નમાં સમસ્ત પદચારી જીવોના પદચિહ્ન સમાઈ જાય છે તથા જે રીતે સંપૂર્ણ જ્ઞાન ચિત્તમાં લીન થઈ જાય છે, તે જ પ્રમાણે બધા ધર્મ અને અર્થ હિંસામાં લીન રહે છે. હે રાજન, જે હિંસાનો આશ્રય લે છે તે સદા મરેલા જેવો છે. આ પ્રમાણે જે બધા પ્રત્યે સમાન ભાવ રાખે છે, સારી રીતે ધૈર્ય ધારણ કરી રાખે છે, ઇન્દ્રિયોને વશમાં રાખે છે તથા પ્રાણી માત્રને આશ્રય આપે છે. તે જ્ઞાની પુરુષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે જેનું અંતઃકરણ ઉત્તમ જ્ઞાનથી પરિતૃપ્ત છે તથા જેનામાં મમતાનો સર્વથા અભાવ છે. તેવો મનીષી પુરુષ મરતો નથી, તે તો અમૃત તત્વને પ્રાપ્ત થઈ જાય છે. જ્ઞાની મુનિ સર્વ પ્રકારની આસક્તિઓથી મુક્ત થઈને આકાશની જેમ સ્થિત રહે છે, જે દરેકમાં વિષ્ણુની ભાવના કરનાર અને શાંત હોય છે તેને જ દેવતાઓ બ્રાહ્મણ માને છે. જેનું જીવન ધર્મને માટે, ધર્મ આત્મસંતોષને માટે તથા દિવસ રાત્રિ પુણ્યને માટે છે તેને દેવતાઓ બ્રાહ્મણ સમજે છે. જેના મનમાં કોઈ કામના હોતી નથી, જે કર્મોના આરંભનો કોઈ સંકલ્પ નથી કરતો તથા નમસ્કાર અને સ્તુતિથી દૂર રહે છે, જેને યોગ દ્વારા કર્મોને ક્ષીણ કરી દીધા છે તેને દેવતાઓ બ્રાહ્મણ માને છે. પ્રાણી માત્રને અભયની દક્ષિણા આપી અને પ્રાણી માત્રને અભયની દક્ષિણા આપી એ સંસારમાં સમસ્ત દાનોથી ચડિયાતું છે, જે કોઈની નિંદાનો પાત્ર નથી તથા પોતે પણ બીજાની નિંદા કરતો નથી, તે જ બ્રાહ્મણ પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે. જેના તમામ પાપ નષ્ટ થઈ ગયા છે, જે આલોક અને પરલોકમાં પણ કોઈ વસ્તુની કામના કરતો નથી, જે મોહરહિત છે, જે માટીનું ઢેફું અને સુવર્ણને સમદૃષ્ટિથી જુએ છે, જેણે રોષ ત્યાગી દીધો છે, જે નિંદા સ્તુતિ અને પ્રિય અપ્રિયથી પર થઈને સદા ઉદાસીનની જેમ વિચરે છે, તે જ વાસ્તવમાં સંન્યાસી છે. અધ્યાય 14મો પૂરો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.